શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ત્રીજો અધ્યાય 20-21. શશિકલાના સ્વયંવરમાં રાજાઓ વચ્ચે વિવાદ. શશિકલાનો સુદર્શન સાથે લગ્ન કરવાનો દૃઢ નિશ્ચય. રાજાઓએ શોરબકોર કરવાથી સુબાહુની શશિકલાની સંમતિ લેવી. વ્યાસજી કહે છે, હે મહાભાગ, કેરલ નરેશ યુધાજીતને આ પ્રમાણે કહેવાથી યુધાજીતે કહ્યું, રાજન, આપ ખરેખર રાજાઓમાં સત્યવાદી અને જીતેન્દ્રિય છો. નીતિ એ જ કહે છે જે આપ કહો છો, પરંતુ હે રાજન, યોગ્ય રાજાઓની હાજરીમાં કોઈ અયોગ્ય પાત્ર આ રાજકન્યાને લઈ જાય, આવો ન્યાય તમે પસંદ કરશો? સિંહનો ભાગ શિયાળ લઈ જાય તેને કઈ રીતે ઉચિત કહી શકાય? તમે જ વિચારો, શું આ સુદર્શનના કન્યા માટે યોગ્ય છે? મહારાજ, બ્રાહ્મણોનું બળ વેદ છે અને રાજાઓનું બળ ધનુષ્ય છે. અત્યારે જે હું કહી રહ્યો છું, શું તે અન્યાય છે? રાજાઓના સ્વયંવરમાં બળની પ્રધાનતા જ જાણીતી છે, તેથી અહીં જે વધારે બળવાન છે ત્યાં કન્યા રત્નને મેળવી શકે છે. શક્તિહીન ક્યારેય તેને મેળવી શકતો નથી, તેથી આ રાજકુમારીનું લગ્ન પ્રણ સ્વયંવરથી થવું જોઈએ. જો તેમ નહીં થાય તો આ રાજાઓના સમૂહમાં ભારે ક્લેશ ઊભો થશે. આ પ્રમાણે રાજાઓમાં પરસ્પર વિવાદ ચાલતો હતો તે વખતે રાજભવનમાં મહારાજ સુબાહુને બોલાવવામાં આવ્યા. તેમના આવી ગયા પછી કેટલાક તત્વદર્શી રાજાઓએ તેમને કહ્યું, રાજન, આ સ્વયંવરમાં આપે રાજાઓને છાજે તેવી નીતિ અપનાવવી જોઈએ. મહારાજ, આપ શું કરવા ઈચ્છો છો તે સ્પષ્ટ રીતે અમને જણાવો. રાજન, આ કન્યાને તમે કોને આપવાનું વિચારી રહ્યા છો? રાજા સુબાહુએ કહ્યું, માનનીય રાજાઓ, મારો નિશ્ચય તો એ છે કે મારી આ કન્યા મનથી સુદર્શનને વરી ચૂકી છે. મારા વારંવાર સમજાવ્યા છતાં મારી વાત તેને ગળે ઉતરી નથી. હું શું કરું? હવે મારી આ કન્યા મારા વશમાં નથી. સુદર્શન અહીં આવી પણ ગયો છે, જોકે તેની સાથે એક પણ સહાયક સૈનિક નથી. છતાં તે બિલકુલ ચિંતા રહિત અને નિડર છે. વ્યાસજી કહે છે, રાજન, ત્યાર પછી તે બધા સન્માનીય રાજાઓએ સુદર્શનને બોલાવ્યો. સુદર્શન એકલો જ આવ્યો અને શાંતિથી બેસી ગયો. રાજાઓએ તેને પૂછ્યું, રાજકુમાર, તું બહુ જ ભાગ્યશાળી છે, તે ઉત્તમ વ્રતનું પાલન કર્યું છે, પરંતુ તું કોના નિમંત્રણથી આ રાજાઓના સમાજમાં એકલો જ આવ્યો છે? તારી પાસે કોઈ સેના નથી કે નથી કોઈ મંત્રી, નથી ખજાનો ધન, અને તું એવો વધારે બળવાન પણ નથી. મહામતી, પછી અહીં શા માટે આવ્યો છે? સાચી વાત જણાવી દે. યુદ્ધની અભિલાષા રાખનારા ઘણા રાજાઓ અહીં આવ્યા છે, તેમની સાથે પર્યાપ્ત સૈન્ય છે. બધા જ આ રાજકુમારીને મેળવવાની અભિલાષાથી અહીં આવ્યા છે. તું શું કરવા ઈચ્છે છે? રાજકુમારીને મેળવવા તારો ભાઈ શત્રુજીત પણ અહીં આવ્યો છે. તેની મદદમાં મહાબાહુ યુધાજીત પણ અહીં હાજર છે. સેના વિના તારું અહીં આવવાનું ખરેખરું રહસ્ય શું છે? જવાબ આપીને તું જવાનો કે રોકાવાનો નિર્ણય કરવા સ્વતંત્ર છે. સુદર્શને કહ્યું, શક્તિ, સૈન્ય, ખજાનો, સુરક્ષિત કિલ્લો, મિત્ર, સખા અને રક્ષક રાજા, આ બધા સાધનોના અભાવમાં હું સ્વયંવરના સમાચાર સાંભળીને તે જોવા માટે અહીં આવ્યો છું. ભગવતી શક્તિએ મને સ્વપ્નમાં આ પ્રમાણે આજ્ઞા આપી છે. હું ભગવતીના વચનમાં સંદેહ રાખતો નથી. મારા મનમાં બીજી કોઈ અભિલાષા નથી, હું માત્ર ભગવતી જગદંબાની આજ્ઞાનું પાલન કરી રહ્યો છું. પરમાત્માએ જે નક્કી કરી રાખ્યું છે તે તો હવે થઈને જ રહેશે, તેમાં કોઈ સંશય રાખવો જોઈએ નહીં. હે રાજાઓ, આ સંપૂર્ણ સંસારમાં મારો કોઈ શત્રુ નથી. મારી દ્રષ્ટિમાં સર્વત્ર ભગવતી જગદંબાની ઝાંખી થાય છે. રાજાઓ, જો કોઈ મારી સાથે શત્રુતા રાખે તો તેના પર પણ શાસન કરવા વાળી મહામાયા ભગવતી બિરાજમાન છે, તેથી તેની શત્રુતા પર હું ધ્યાન જ આપતો નથી. આદરણીય રાજવીઓ, જે થવાનું છે તે તો અવશ્ય થશે જ, તેને કોણ મિથ્યા કરી શકે છે? પછી ચિંતા શા માટે કરવી? હું હંમેશા માને આધીન છું. રાજવીઓ, દેવતા, દાનવ અને માનવ વગેરે બધા પ્રાણીઓને ભગવતી જગદંબા જ શક્તિ આપે છે. તેની શક્તિ વિના કોઈ કાંઈ કરી શકતું નથી. તે જેને રાજા બનાવવા ઈચ્છે છે તેને રાજા બનાવી દે છે, અને જેને રંક બનાવવા ઈચ્છે છે તે તરત રંક બની જાય છે. તો પછી હું શા માટે ચિંતા કરું? ભગવતી જગદંબા પરમ આરાધ્ય શક્તિ છે. તેમની કૃપા વિના મોટા મોટા દેવતાઓ પણ હાલી ચાલી શકતા નથી. હે રાજવીઓ, તો પછી હું એક સાધારણ વ્યક્તિ શા માટે ચિંતા કરું? મારામાં સામર્થ્ય છે અથવા નથી, હું જે પરિસ્થિતિમાં છું તેની મને કોઈ ચિંતા નથી. હે રાજવીઓ, હું ભગવતીની આજ્ઞા અનુસાર આજે આ સ્વયંવરમાં આવ્યો છું, અને ભગવતી જગદંબા જે ઈચ્છે છે તે જ થવાનું છે, તે વિશે મારા મનમાં કોઈ સંદેહ નથી. પછી મારી ચિંતાથી શું થવાનું છે? આ સંબંધમાં આપને કોઈ શંકા કરવી ન જોઈએ. હું જે કહું છું તે બધું સત્ય કહી રહ્યો છું. રાજવીઓ, હાર અને જીતમાં મને લેશ માત્ર સંકોચ નથી. સંકોચ તો દેવી ભગવતીને થશે, જેણે મને આ કાર્ય માટે આદેશ આપ્યો છે. વ્યાસજી કહે છે, રાજન, સુદર્શનની વાત સાંભળીને બધા બુદ્ધિમાન રાજાઓ સુદર્શનના વિચારોથી પરિચિત થઈ ગયા. બધા એકબીજાની સામે જોવા લાગ્યા. ત્યાર પછી તે રાજાઓએ સુદર્શનને કહ્યું, રાજકુમાર, તું ખરેખર સજ્જન છે. તારી વાત બિલકુલ સત્ય છે, જે ક્યારેય મિથ્યા થઈ શકતી નથી. પરંતુ તું વિચાર કર, ઉજ્જૈનીનો રાજા તને મારવા ઈચ્છે છે, અમને તારા પર દયા આવે છે, તેથી અમે તને સલાહ આપીએ છીએ. પરંતુ મહાબુદ્ધિમાન, હવે તું તારા મનથી ખૂબ વિચાર કરીને ઠીક લાગે તેમ કર. સુદર્શન બોલ્યો, આપ બધા નિસ્વાર્થ પ્રેમ રાખવા વાળા અત્યંત દયાળુ અને સજ્જન છો. તમારી વાત તદ્દન વાજબી છે. પરંતુ હે મહાનુભાવ રાજવીઓ, મેં જે વાત તમને કહી તેને ફરી ફરીને શું કહું? ક્યારેય કોઈ પ્રાણી કોઈના મારવાથી મરી શકતો નથી, કારણ કે આ સમસ્ત જગત પરમાત્માને આધીન છે. સંસારનો એક પણ પ્રાણી પોતાના સ્વતંત્રતા સાબિત કરવા અસમર્થ છે. તેને હંમેશા તેના કરેલા કર્મને આધીન રહેવું પડે છે. તત્વદર્શી વિદ્વાનોએ કર્મના ત્રણ ભેદ કહ્યા છે, સંચિત, વર્તમાન અને પ્રારબ્ધ. કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણથી જ આ સંપૂર્ણ જગત સ્થિર છે. કાળ આવ્યા વિના દેવતાઓ પણ કોઈ મનુષ્યને મારી શકતા નથી. કોઈના હાથે કોઈનું મૃત્યુ થયું તો તે ફક્ત નિમિત્ત માત્ર છે. બધાને મારવા વાળો તો અવિનાશી કાળ છે. જેમ કે શત્રુઓને પરાજિત કરનાર મારા પિતાશ્રી સિંહ દ્વારા મરાયા, અને તે જ પ્રમાણે મારા નાનાજી માતા મહ પણ યુધાજીતને લીધે યુદ્ધમાં પ્રાણ ખોઈ બેઠા. કરોડો ઉપાયો કરવા છતાં જો પ્રારબ્ધ પૂરું થઈ ગયું હોય તો મૃત્યુ નક્કી છે. પરમાત્માની કૃપા હોય તો કોઈ પણની સહાયતા વિના પણ મનુષ્ય હજારો વર્ષ જીવતો રહી શકે છે. હે ધાર્મિક રાજવીઓ, હું ક્યારેય યુધાજીતથી ડરતો નથી. પરમાત્માની શક્તિને જાણવાથી મારા મનની શાંતિ સ્થિર છે. ભગવતી જગદંબાનું સ્મરણ મારા ચિત્તમાંથી એક ક્ષણ પણ વિસરાતું નથી. જગતને ઉત્પન્ન કરનાર તે ભગવતી મારું કલ્યાણ અવશ્ય કરશે. પૂર્વ જન્મમાં જેણે સારું કે ખોટું જે કર્મ કર્યું છે તેનું ફળ તો ભોગવવું જ પડશે. પછી પોતાના કર્મના ભોગથી વિવેકી જનોએ ભય શા માટે રાખવો જોઈએ? પોતાના ઉત્પન્ન કરેલા ફળરૂપે દુઃખ આવી જાય તો માણસ ગભરાઈ જાય છે. તેથી તે માણસ નિમિત્ત કારણ સાથે વેર કરે છે. આવા અજ્ઞાની માણસોની જેમ હું ક્યારેય મારા હૃદયમાં વેર, શોક અને ભયને સ્થાન આપતો નથી. તેથી રાજાઓના સમાજમાં હું નિર્ભય બનીને આવ્યો છું. ભગવતી જગદંબાની આજ્ઞાથી આ સર્વોત્તમ સ્વયંવરને જોવાની ઈચ્છાથી હું એકલો જ આવ્યો છું. હું દેવી ભગવતીના વચનને પ્રમાણ માનું છું, બીજા કોઈને હું જાણતો નથી. તે દેવીએ જે સુખ દુઃખના નિયમ બનાવ્યા છે તે અવશ્ય ભોગવવા પડશે. યુધાજીતનું કલ્યાણ થાવો, મારે તેમની સાથે કોઈ વેર નથી. વ્યાસજી કહે છે, આ પ્રમાણે સુદર્શનના કહેવાથી રાજાઓના મનમાં અત્યંત ખુશી થઈ. તે બધા પોતાને સ્થાને ચાલ્યા ગયા અને સુદર્શન પણ તેના મુકામે આવીને શાંતિથી બેસી ગયો. બીજા દિવસે શુભ મુહૂર્તમાં રાજા સુબાહુએ તેના ભવ્ય મહેલમાં રાજાઓને બોલાવ્યા. ત્યાં અનેક મંચ હતા, તેને સુંદર બિછાનાથી સજાવ્યા હતા. બધા રાજાઓ મનોહર આભૂષણોથી સજ્જ થઈને તે મંચ પર બેસી ગયા. સજી ધજીને આવેલા રાજાઓ વિમાનમાં બેસીને આવેલા દેવતાઓ જેવા લાગતા હતા. એક સાથે મંચ પર બેઠેલા રાજાઓની સુંદરતા અત્યંત શોભાયમાન લાગતી હતી. બધા સ્વયંવર જોવાની ઈચ્છાથી બેઠા હતા. બધાના મનમાં ખાસ કરીને આતુરતા હતી કે રાજકુમારી ક્યારે આવશે અને ક્યાં ભાગ્યશાળી રાજાને વરસે. રાજકુમારી જો સંજોગ વસાત સુદર્શનના ગળામાં વરમાળા પહેરાવશે તો રાજાઓની વચ્ચે યુદ્ધ થશે. મંચ પર બેઠેલા રાજાઓ આ પ્રમાણે વિચારતા હતા. તે જ વખતે રાજા સુબાહુના મહેલ ઉપર વાજિંત્રોનો ગગનભેદી ધ્વનિ થવા લાગ્યો. તે વખતે રાજકુમારી પણ સ્નાન કરીને વસ્ત્રાભૂષણોથી સારી રીતે સજ્જ થઈને આવી રહી હતી. તેના ગળામાં સુંદર ફૂલોનો હાર શોભી રહ્યો હતો. રેશમી સાડી પહેરી હતી. લગ્ન માટેના તમામ શણગાર તેની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. સાક્ષાત લક્ષ્મી જેવી દિવ્ય લાગતી હતી. તેના પિતા સુબાહુએ તેને કહ્યું, બેટી ઊભી થા અને હાથમાં ફૂલોની માળા લઈ રાજભવનમાં ચાલ. જો આજે અનેક રાજાઓ આવેલા છે તેમાં હે પુત્રી તને જે ગુણવાન, રૂપવાન અને ઉત્તમ કુળનો જે રાજા પસંદ આવે તેને વરમાળા પહેરાવજે. દીકરી, દેશ વિદેશના બધા રાજાઓ મંચ પર બેઠા છે, તેમને જોઈને તારી ઈચ્છા હોય તેની વર્ણી કરજે. વ્યાસજી કહે છે, રાજકુમારી શશિકલા સાધારણ રીતે ઓછું બોલતી હતી. તેના પિતા તેમના વિચારો જણાવી રહ્યા હતા. પછી શશિકલાએ મીઠી વાણીમાં તેનો ધાર્મિક અભિગમ સ્પષ્ટ કર્યો. શશિકલા બોલી, પિતાશ્રી, મારો એ નિશ્ચય છે કે હું સ્વયંવરમાં બેઠેલા રાજાઓની સામે નહીં જાઉં. તે બધા કામદેવના જીવતા જાગતા પૂતળા જેવા રાજાઓની સામે બીજી સ્ત્રીઓ ભલે જાય. પિતાશ્રી, મેં ધર્મશાસ્ત્રમાં એવું સાંભળ્યું છે કે સ્ત્રીએ માત્ર તેના પતિ પર જ દ્રષ્ટિ નાખવી, બીજા કોઈ પણ પુરુષ પર ક્યારેય નહીં. અનેક પુરુષોની સામે જવાવાળી સ્ત્રીનું સ્તિત્વ સુરક્ષિત રહી શકતું નથી. કારણ કે તેને જોઈને બધાના મનમાં ઈચ્છા થાય છે કે આ મારી પત્ની બને. જ્યારે કોઈ ખાનદાન કન્યા હાથમાં હાર લઈને સ્વયંવરમાં જાય છે ત્યારે તેની પણ એવી જ સ્થિતિ થાય છે જેવી કોઈ કુલટા સ્ત્રીની થતી હોય. જે પ્રમાણે વેશ્યા હાટ પર જઈને ત્યાંના પુરુષોને જોઈને તેમના ગુણ દોષોનો વિચાર કરે છે અને જેમ તેના મનમાં અનેક પ્રકારના ભાવો પેદા થાય છે. કારણ વિના પણ વાસનાયુક્ત પુરુષને જોવાનો તેનો સ્વભાવ થઈ જાય છે. શું એ પ્રમાણે હું પણ સ્વયંવરમાં જઈને વેશ્યાવૃત્તિ અપનાવી લઉં? શા માટે પૂર્વજો અપનાવેલા ધર્મનું પાલન ન કરું? હું ત્યાં નહીં જાઉં. હું તો નિયમોમાં દ્રઢ રહીને સાધ્વી સ્ત્રીનો જે ધર્મ છે તેનું અવશ્ય પાલન કરીશ. જે પ્રમાણે કોઈ સાધારણ સ્ત્રી સ્વયંવરમાં જઈને અનેક પુરુષોને પોતાનો પતિ બનાવવાનો વિચાર આવ્યા પછી કોઈ એકની વરણી કરે છે, તેમ આજે હું પણ જઈને બધાને જોઉં અને પછી કોઈ એકને પતિ બનાવવું આવું મારાથી નહીં થઈ શકે. પિતાશ્રી, આપ રાજાઓના મુકુટ સમાન છો. આપ જાણો છો કે હું સુદર્શનને મારા પતિ બનાવી ચૂકી છું. હવે નક્કી છે કે હું બીજા કોઈનો વિચાર કરી શકું એમ નથી. તેથી જો આપ મારું કલ્યાણ ઈચ્છતા હો તો કોઈ સારા દિવસે લગ્ન વિધિથી સુદર્શનના હાથમાં મારો હાથ સોંપી દો. વ્યાસજી કહે છે, રાજન, શશિકલાની વાત સાંભળીને સુબાહુ રાજાને ચિંતા થઈ. તેણે વિચાર્યું, કન્યાની વાત તો ઠીક છે, પરંતુ હવે મારે શું કરવું? અનેક રાજાઓ તેમના સેવકો અને સૈન્ય સાથે અહીં આવ્યા છે. તેમનામાં અપાર બળ છે. બધા જ મંચ પર બેઠા છે. તેઓ યુદ્ધ કરવામાં પાછી પાની કરે એવા નથી. હવે જો હું તેમને કહું કે કન્યા સ્વયંવરમાં આવવાની ના પાડે છે તો તે દુષ્ટ બુદ્ધિના રાજાઓ મને મારી નાખશે. કારણ કે બધા મહાક્રોધી છે. મારી પાસે તેમની સામે લડવા માટે પૂરતું સૈન્ય પણ નથી અને નથી અભેદ કિલ્લો જેના બળથી હું તેમને અહીંથી હરાવીને ભગાડી શકું. આ નાનકડો સુદર્શન પણ બિચારો અસહાય, નિર્ધન અને એકલો છે. હવે ખરેખર હું સંસાર રૂપી દુઃખના દરિયામાં ડૂબી ગયો છું. હવે મારે શું કરવું? આ પ્રમાણે ચિંતા કરીને છેવટે તે મંચ પર બેઠેલા રાજાઓ પાસે ગયો. બધાને પ્રણામ કરીને ખૂબ જ નમ્રતાપૂર્વક તે કહેવા લાગ્યો, મહાનુભવ રાજવીઓ, હું શું કરું? મારી પુત્રી સ્વયંવરમાં આવતી નથી. જોકે મેં અને તેની માએ તેને સ્વયંવરમાં આવવા માટે ખૂબ સમજાવી છે. હું આપ સૌ રાજાઓનો સેવક છું. હું આપના ચરણમાં માથું મૂકું છું. હવે આપ પૂજનનો સ્વીકાર કરી પોતપોતાના સ્થળે જવાની કૃપા કરો. હું અનેક રત્નો, વસ્ત્રો, હાથી અને રથ આપું છું. તેનો સ્વીકાર કરીને મારા પર અનુગ્રહ કરી પોતાને સ્થાને પધારો. કન્યા મારા વશમાં નથી. તેને દંડ આપવામાં આવે તો તે મરવા પણ તૈયાર છે અને તેવી સ્થિતિમાં પણ મને અત્યંત ક્લેશ થશે. તેથી હું ખૂબ જ ચિંતિત છું. આપ સૌ મહાન દયાળુ, અત્યંત ભાગ્યશાળી અને અપાર તેજસ્વી છો. પછી મારી આ અવિવેકી અને અભાગી કન્યાથી તમને કયું સુખ મળશે જેના લીધે આપ આટલો આગ્રહ રાખી રહ્યા છો? હું આપ લોકોનો કૃપાપાત્ર છું. હું બધી રીતે આપનો સેવક છું. હવે આપે મારી આ કન્યાને આપની જ પુત્રી ગણવી જોઈએ. વ્યાસજી કહે છે, મહારાજ, સુબાહુની વાત સાંભળીને રાજાઓ મૌન રહ્યા, પરંતુ યુધાજીતની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તે અત્યંત ક્રોધિત થઈને સુબાહુને કહેવા લાગ્યો, રાજા તું અત્યંત મૂર્ખ છે. આવો ઘોર અસભ્ય વર્તાવ કર્યા પછી પણ તારા મુખેથી આવી વાત નીકળે છે? કન્યાની બાબતમાં તને ખાતરી ન હતી તો તે સ્વયંવર શા માટે રચ્યો? તે શા માટે રાજાઓને બોલાવ્યા? બધા આવ્યા, એકબીજાને મળ્યા, હવે તે ખાલી હાથે પોતાને ઘેર પાછા જાય, તે કઈ રીતે યોગ્ય છે? શું તું આ બધા રાજાઓનું અપમાન કરીને સુદર્શન સાથે તારી કન્યાનું લગ્ન કરવા ઈચ્છે છે? આથી વધીને નીચ કાર્ય બીજું ક્યું હોઈ શકે? સુબાહુ, કલ્યાણની ઈચ્છા રાખનાર પુરુષે પહેલા સારી રીતે વિચાર કરીને કોઈ આયોજન કરવું જોઈએ. તે કઈ પણ વિચાર કર્યા વિના પ્રકરણ ઊભું કર્યું તો એ તો બતાવ કે આટલા બધા સૈન્ય અને વાહનો સાથે આવેલા રાજાઓને બાજુ પર મૂકીને હવે સુદર્શનને જમાય બનાવવાની તારી ઈચ્છા કઈ રીતે થઈ? હે પાપી, હું હમણાં જ તારો વધ કરું છું અને તરત જ સુદર્શન પણ મારા હાથે કાળનો કોળિયો બનશે. અને પછી આ તારી કન્યાનું લગ્ન મારા દોહિત્ર સાથે કરીશ, તેમાં કોઈ સંશય નથી. મારી હયાતીમાં બીજો કોણ છે આ કન્યાનું હરણ કરવાની હિંમત કરી શકે? પછી આ નગણ્ય, નિર્ધન અને નિર્બળ બાળક સુદર્શનની સિંહ વિસાત. જ્યારે આ છોકરો ભરદ્વાજજીના આશ્રમે હતો ત્યારે હું તેને મારી નાખત, પરંતુ મુનિના કહેવાથી મેં એને છોડી દીધો હતો. પરંતુ હવે હું એને નહીં છોડું. હવે કોઈ રીતે આ છોકરાના પ્રાણ બચી શકે એમ નથી. તેથી હે સુબાહુ, તું તારી પુત્રી અને પત્ની સાથે ફરીથી વિચાર કરી લે અને તારી આ પ્રિય સુંદર કન્યાને મારા દોહિત્ર સાથે પરણાવી દે. મનને મોહિત કરવા વાળી આ કન્યા આપીને તું મારો સંબંધી થઈ જા, કારણ કે પોતાની ભલાઈ વાંછુ લોકો ઈચ્છે છે કે કોઈ મોટા માણસનો આશ્રય મળે. સુદર્શન રાજ્યહીન અને અસહાય છે. તારી પ્રાણપ્રિય આ કન્યાને તેને આપીને ક્યુ સુખ મેળવવાની તારી ઈચ્છા છે? કુળ, ધન, બળ, રૂપ, રાજ્ય, કિલ્લો, દુર્ગ અને મિત્રવર્ગ આ બધું જોઈને કન્યાનું લગ્ન કરવું જોઈએ. એ સિવાય સુખની ઈચ્છા રાખવી વ્યર્થ છે. ધર્મ અને હંમેશા સ્થિર રહેવા વાળી રાજનીતિ પર વિચાર કર્યા પછી તારે યોગ્ય કાર્ય કરવું જોઈએ. સમજ્યા વિચાર્યા વિના આવું કાર્ય ન કર. તું મારો પ્રિય મિત્ર છે તેથી હું તારા હિતની વાત કહી રહ્યો છું. રાજન, તું તારી કન્યાને તેની દાસીઓ સાથે સ્વયંવરમાં લઈ આવ. જો તારી કન્યા સુદર્શનને છોડીને બીજા કોઈ રાજાને વરસે તો મારો તારી સાથે કોઈ વિવાદ રહેશે નહીં. લગ્ન એવું થવું જોઈએ જેમાં તારી ઈચ્છાઓ પૂર્ણ થાય. રાજેન્દ્ર, આ બધા રાજાઓ શ્રેષ્ઠ કુળના અને મહાન શક્તિશાળી છે. તે બધી રીતે સંબંધ બાંધવા જેવા છે. જો તેમાંથી કોઈને પણ કન્યા વરસે તો મારો કોઈ વિરોધ નથી. એ સિવાય આ કન્યાનું હરણ કર્યા વિના હું રહેવાનો નથી. રાજેન્દ્ર, તું જા અને આ કાર્યને પૂરું કર. રાજન, ગજા બહારના વિવાદમાં પડવું યોગ્ય નથી. વ્યાસજી કહે છે, યુધાજીતના ઉશ્કેરણીજનક વચન સાંભળીને સુબાહુના શોકનો પાર ન રહ્યો. નિશાસો નાખતો તે મહેલમાં ગયો અને આર્ત નાદે તેની પત્નીને કહેવા લાગ્યો, હે પ્રિય, તું ધર્મને ઓળખે છે. તું પુત્રીને સમજાવ કે સ્વયંવરમાં ભયંકર ક્લેશ ઊભો થયો છે. આવા સમયે મારે શું કરવું? હું પોતે કંઈ કરી શકું એમ નથી, કારણ કે હું તો તારા વશમાં છું. વ્યાસજી કહે છે, રાજા સુબાહુની વાત સાંભળીને રાણી તેની પુત્રી પાસે ગયા અને કહ્યું, બેટી, મહારાજ અત્યંત દુઃખી છે. તે તારા પિતા છે, તેમનું દુઃખ હજી શમ્યું નથી. તારા માટે આવેલા રાજાઓને કારણે આ ઘોર ક્લેશ દુઃખનું કારણ બન્યા છે. બેટા, સુદર્શનને છોડીને કોઈ બીજા રાજકુમાર સાથે તું લગ્ન કર. બેટી, હટ કરીને જો સુદર્શન સાથે જ લગ્ન કરીશ તો પરાક્રમી યુધાજીત તમને અને અમને અવશ્ય મારી નાખશે. સુદર્શનના પ્રાણ નહીં બચી શકે, કારણ કે તે રાજા અત્યંત બળવાન છે. તેને તેના બળનું અભિમાન છે. તેથી મૃગલોચની, તું જો મારું અને તારા પિતાનું સુખ ઈચ્છતી હોય તો સુદર્શનને છોડીને કોઈ બીજા શ્રેષ્ઠ રાજાને પતિના રૂપમાં પસંદ કરી લે. રાણીને સમજાવ્યા પછી રાજા સુબાહુએ પણ શશિકલાને ખૂબ સમજાવી. માતા પિતાની વાત સાંભળીને શશિકલાને સહેજ પણ ભય ન લાગ્યો. તે નિર્ભયતાથી બોલી, કન્યાએ કહ્યું, મહારાજ આપે સત્ય કહ્યું છે, પરંતુ મારી પ્રતિજ્ઞા આપ જાણો જ છો. હું સુદર્શનને છોડીને ક્યારેય બીજા કોઈ કોઈને પસંદ કરી શકું એમ નથી. રાજેન્દ્ર, આપ રાજાઓથી ભયભીત છો અને ગભરાયા છો, તો મને સુદર્શનને સોંપીને નગરમાંથી નીકળી જવાની આજ્ઞા આપો. તેઓ મને રથમાં બેસાડી ચૂપચાપ આ નગરમાંથી બહાર લઈ જશે. ત્યાર પછી જે નસીબમાં હશે તે થશે. મહારાજ, વિધાતાના લેખને કોઈ ટાળી શકતું નથી, તે બાબતમાં આપે ચિંતા કરવી જોઈએ નહીં. જે થવાનું છે તે તો ગમે તે રીતે થઈને જ રહેશે, તેમાં કોઈ સંશય નથી. રાજા બોલ્યા, બુદ્ધિમાન વ્યક્તિએ ક્યારે આવું સાહસ કરવું ન જોઈએ. વેદોના પારંગત વિદ્વાનો કહે છે કે અનેક લોકો સાથે વેર બાંધવું અનુચિત છે. પછી તું મારી પુત્રી છે, તને કઈ રીતે તે રાજકુમારની સાથે સંબંધ કરાવીને કાઢી મૂકું? આવું થયા પછી આ રાજાઓ શત્રુ બનીને મારો અનિષ્ટ કરવામાં શું બાકી રાખશે? પુત્રી, તું જો કહેતી હોય તો હું જનક રાજાએ સીતા માટે જેવો પ્રણ સ્વયંવર રચ્યો હતો તેવો સ્વયંવર રચું. તેમણે ભગવાન શંકરનું ધનુષ તોડવાની શરત મૂકી હતી, તે પ્રમાણે હું પણ તેવું એક મહાન કાર્ય રાજાઓની સામે મૂકી દઉં, જેથી રાજાઓમાં વિવાદ ન થાય. આવું કરવામાં જ આપણું શ્રેય છે. જેનામાં તે પ્રતિજ્ઞા પૂરી કરવાની શક્તિ હશે તે તારો પતિ થશે. પછી ભલે સુદર્શન હોય અથવા બીજો કોઈ હોય, પ્રતિજ્ઞા પૂરી કર્યા પછી નિશ્ચિંતપણે તે તેને મેળવી શકે છે. આવા સ્વયંવરથી રાજાઓનો વિવાદ શાંત થઈ જશે. ત્યાર પછી આનંદપૂર્વક હું તારો લગ્ન વિધિ કરાવીશ. રાજકુમારીએ કહ્યું, પિતાશ્રી, મારા મનમાં કોઈ સંદેહ નથી. સંદેહ કરવો મૂર્ખ લોકોનું લક્ષણ છે. મારા મનથી સુદર્શનને વરી ચૂકી છું. મહારાજ, પુણ્ય અથવા પાપ ગમે તે કાર્ય હોય, તેમાં પ્રવૃત્ત કરવાનું શ્રેય મનને છે. પિતાશ્રી, જ્યારે હું મનથી એકવાર એકને વરી ચૂકું છું, ત્યાર પછી તેનો ત્યાગ કરીને બીજાને કઈ રીતે વરવું? મહારાજ, સ્વયંવર થવાથી તો મારે બધાને વશમાં રહેવું પડશે. સંભવ છે કે કોઈ એક રાજા તે પ્રતિજ્ઞા પૂરી કરી દે, અથવા બે રાજા તે કાર્ય કરવામાં સફળ થાય, અથવા કેટલાય રાજાઓ તે પ્રતિજ્ઞા પૂરી કરવા વાળા નીકળી શકે. પિતાશ્રી, આવું થાય તો પણ વિવાદ તો થવાનો જ, ત્યારે તમારું કર્તવ્ય શું હશે? રાજેન્દ્ર, હું અસ્પષ્ટતાની ગર્તામાં ધકેલાય જવા માંગતી નથી, તેથી આપ મને નિશ્ચિંત થઈને લગ્નના વિધિનું પાલન કરીને મને સુદર્શનના હાથમાં સોંપી દો, જેના નામનું કીર્તન કરવાથી અનેક દુઃખો ટળી જાય છે, તે જ ભગવતી ચંડિકા કલ્યાણ કરશે. તે પરમ શક્તિ ભગવતીનું સ્મરણ કરીને સ્વસ્થતાથી આ કાર્ય પૂરું કરો. હમણાં તમે રાજાઓ પાસે જાઓ અને તેમને હાથ જોડીને કહો, આપ બધા રાજાઓ આવતીકાલે અહીં સ્વયંવરમાં પધારજો. આમ કહીને આ બધા રાજાઓને ત્યાંથી રવાના કરી દો. રાજન, પછી આજે રાત્રે વૈદિક વિધિથી સુદર્શન સાથે મારું લગ્ન કરાવી દો અને વાજબી દહેજ આપીને અમને વિદાય કરી દો. ત્યાર પછી ધ્રુવ સંધિકુમાર સુદર્શન અવશ્ય મને લઈને ચાલ્યા જશે. સંભવ છે તે રાજાઓ કોપાયમાન થઈને યુદ્ધ કરવા તૈયાર થશે. જો આમ થશે તો ભગવતી ચંડિકા આપણી અવશ્ય મદદ કરશે અને ભગવતીની સહાયતા પ્રાપ્ત કરીને સુદર્શન પણ તે રાજાઓનો સામનો કરી શકશે. ભાવિવશ યુદ્ધમાં સુદર્શનનું મૃત્યુ થાય તો હું તેમની સાથે તરત જ સતી થઈ જઈશ. પિતાશ્રી, આપનું કલ્યાણ થાઓ. આપ મને સુદર્શનને સોંપીને સેના સાથે સુખપૂર્વક ઘેર રહો. હું એકલી જ સુદર્શન સાથે રહીશ. હું એકલી જ સુદર્શન સાથે જઈશ. વ્યાસજી કહે છે, રાજન શશિકલાની વાત સાંભળીને કાશી રાજાએ પોતાનો ઈરાદો પાક્કો કરી લીધો. શશિકલાની વાત તેને સાચી લાગી. તે પ્રમાણે કરવા માટે તેમણે શશિકલાને વચન આપ્યું. અધ્યાય 20-21 સમાપ્ત. બોલો શ્રી અંબે માતાકી જય.